આપીને જ આપણે પ્રોજેક્ટ કરવો, એને કઈ નિયમ તો રાખવો છે ને, કે ઓછામાં ઓછું કોઈને દુઃખ થાય એ રીતે પ્રોજેક્ટ કરવો, કોઈ નિયમ માંગવો જોઈએ. દાદાને અશક્ય કરવા નથી કેતો, પણ કોઈ નિયમ કે ભાઈ ઓછામાં ઓછું દુઃખ થાય એવા નિયમ થી અમારો પ્રોજેક્ટ હોવો જોઈએ. તો એવું થાય કે ના થાય, એવું થાય આપડી કાળજી તો હોવી જ છે ને. પણ દુઃખ એટલે જેમ કે દુઃખ નથી તમે કીધું, તો બીજાને દુઃખ કેવી રીતે? આપ કહો છો કે દુઃખ નથી, તો પછી આપણે બીજાને દુઃખ દઈએ તો એને દુઃખ કેવી રીતના થાય? એને એની માન્યતામાંથી ગયેલું નથી ને. બરાબર છે, આપણે તમે મને ધોલ મારો તો મને દુઃખ નહીં થાય, બરાબર. પણ બીજાને તો એની માન્યતામાં ધોલ મારો કે તમને દુઃખ થશે, જેથી માન્યતામાંથી રોંગ બિલીફો ગઈ નથી એની. બરાબર, રોંગ બિલીફો જાય એટલે આપણે જાણીએ કે ભાઈ આપણને દુઃખ થાય છે એ જગ્યાએ આને પણ થશે એ લેવલથી જોવું. તમે સમજ પડી ને કે આપણે કોઈને ધોલ મારતી વખતે એમ મનમાં આવવું જોઈએ કે મને ધોલ મારે તો શું થાય, એટલું લેવલ આપણે તપાસ કરીએ. એ લેવલથી ખબર પડે ને, ખબર પડે, એટલી ખબર પડે છે કે કોઈનું દિલ દુખાવી ને આપણે બને ત્યાં સુધી કંઈ પણ ન કરીએ તો એ એક સારું કાર્ય છે. એવું તો ખબર પડે છે કે આયા આપણા સંજોગ આવરા થયા, આવરા થાય એટલે મનમાં વિચાર આવે કે હવે શું આપવું લેવું છે. તો તેકડે આપણે ન્યાયથી તપાસ કરવો જોઈએ કે મારે માંથી કોઈ લઈ ગયો હોય મને ના આપે તો શું થાય મને, એવું ન્યાય બુદ્ધિ જોઈએ તો ખબર પડે કે આપણને ના આપે તો બહુ દુઃખ થાય, એવું એને પણ બહુ દુઃખ થશે, માટે મારે આપવાથી એવું નક્કી કરવું જોઈએ. એ તો આમ તો સંસારિક રીતે નક્કી છે દાદા, આપી શકાય. એમાં 10 કરોડ નો આસામી હોય એને 10,000 રૂપિયા આપણે આપવાના હોય તો દિલમાં એમ પણ થાય અને આને ના આપીએ તો કઈ બહુ તકલીફ થાય. એને તકલીફ ભલે ના થાય એવું તમને લાગતું હોય, તો એના છોકરાને 1 રૂપિયાની વસ્તુ લહેરવાની હોય ને હાથી હાથી લહેરવું હોય, અને એના ઘર આગળ પૈસા બહાર વેરેલા કોઈ જગ્યાએ ના હોય, ચારોના પડ્યા હોય ને ઉપરથી પડ્યા લઈ આવે. માટે પૈસો બધાને વાલો છે, પ્રિય છે, અને તે સિવાય છે તે વખતે એમ માનો કે ભાઈ તમે જો કદી આમ પૈસા વાળા પાસે લઈ 10,000 અને બીજા ગરીબ માણસ 10,000 આપી દેતા હોય તો આપણે જાણીએ કે ભાઈ ઠીક છે કે ભાઈ આ મોટા ડુંગરો ખોદી અને આ ખાડા પૂરે છે. વખત દલાલ જેટલું તમે કાઢતા હોય તો વાંધો નહીં, પણ તે તો સારું કહેવાય, પણ લોકો એવું કરતા નથી ને. પણ પૈસો લેવો એ ઋણાનુબંધ બંધાય છે, પૈસા કોઈનો રાખવો નહીં. લક્ષ્મી બહુ પ્રિય વસ્તુ છે, જીવની જગ્યાએ પ્રિય છે, હા બહુ પ્રિય. એમાં તો સીધે એનું તો આમ તો જ હોય, હા એટલે આપણે આપણી જવાબદારીમાં જ એટલે આપણે લે એ પછી ગમે એ હોય. આપણે નક્કી રાખવું જેના લાયા તેને આપી દેવા છે એવું નક્કી રાખશો એટલે આપી દેવા છે એ વાત નક્કી. તમે જો નક્કી કરશો કે મારે આપી દેવાનું છે તમારે આપી દેવા છે, નહીં તમે નક્કી કરશો નહીં આપે શું છે તો અપાશે નહીં. એટલે વાણિજ્ય લોકો શું કરે, આપી દેવાનું નક્કી હોય એમનું, કેવું આપી દેવાનું નક્કી, તેથી વ્યવહાર કરે ચાલે. વ્યવહારથી જીવતા છે વાણિકો, એટલે કઈ બધાને પાસે પૈસા છે આ તો વ્યવહારથી બધું ચાલે કરે. સ્ત્રી જાતિ હોય કે પુરુષ જાતિ એ કઈ મુક્તિ એમાં જવાબ રહી હતી માટે ગમે તે છે કામ થશે. આ તો આપણું વિતરાગી વિજ્ઞાન છે, છે રાગ દ્વેષ ના આધારે યાદગીરી નો ફોટો લઈને ફક્ત ત્યારે બધું સારી જગત મુક્તિમાન ના એને એવું ભૂલાઈ ગયું છે. મોટા મોટા જ્ઞાનીઓ નથી બન્યા, તે પદ આપડે સ્ટેજ માં મળી જાય. કવિ માર્ગ ના જ્ઞાનીઓ ને જે પદ નથી બન્યા, એમને કંટાળા બહાર આવતા હતા, કંટાળો છે, અંદર આનંદ છે, બહાર કંટાળો છે. આપડે પહેલા ત્યારે જોઈ ના આવે, બહાર ગયા નહીં બધા. કેટલા વિદ્યાર્થી માં કેટલા દાખલ આવ્યા છે, કઈ પણ એ બધી એની અવલંબન જે છે. કારણ કે ત્યાં આગળ પટ્ટી કઈ પાટી નીકળે પદ મૂકે જાય. જગત યાદ આયા જ કરે. આ તો આ વિતરાય વિજ્ઞાન છે. શહેર માં કરોડો અવતાર ને કાપી રાખે. એક અવતાર માં અનંત અવતાર ની ખોટ આવે છે. જવાન નાની ઉંમર સુધી જોઈ ને બધું કોણ થાય ને. એ વખતે કેવા ક્યાં હતા કોઈ પૂછે કે ભાઈ ક્યાં હતા. સંસાર તો બિલકુલ વિસ્મત થઈ ગયો. વિસ્મત નહીં પણ એક નહીં સંસારમાં તે ખબર નથી. હા આપડા માસ માં બે કલાક રહી છે. મિનિટે ના રહી, કારણ કે યાદગીરી ના આધારે. હા યાદગીરી ના આધારે યાદગીરી એટલી બધી હોય નઈ. યાદ હોય છતાં વાદળા આવે તો ના દેખાય. આત્મા ની એટલી બધી અનંત શક્તિઓ છે. જે વખતે જરૂર પડશે તે વાત નીકળશે. તો બહુ સુંદર નીકળશે. હા એ વખતે જયારે જરૂર પડશે ત્યારે નીકળશે. બહુ સુંદર નીકળશે. અને વકીલે શીખવાડી રાખ્યું હોય મહિલા ને, આવું બોલજો આવું બોલજો. મહિલા જોતા જોતા કોર્ટમાં યાદ રાખ્યું બોલે. તમારે યાદ રાખવાનું જરૂર, જેને આત્મા પ્રાપ્ત ના થયું હોય તે યાદ રાખવું, બધું તૈયાર હોય, જેને યાદ ના રહે બધી જ આગળ બધી જ સાઈડ તૈયાર થાય. યાદ ના રહેતો હોય તો મારા જેવા એક જ હોય ને, બધા ના થાય સુખદ સ્મૃતિઓ વધારે યાદ રહે, ઘણાને સુખદ સ્મૃતિઓ વધારે યાદ રહે, ઘણાને દુઃખદ સ્મૃતિઓ વધારે યાદ રહે. ઘણાને છે તો સુખદ સ્મૃતિ વધારે રહે, ઘણાને દુઃખદ સ્મૃતિ વધારે રહે. નહીં, સુખદ સ્મૃતિ કઈ બધી કલ્પના છે, નક્કી કર્યું આમાં કઈ મજા આવશે પછી અમે રાખ્યા કરે. દુકાન કાઢી છે આવશે આમ છે તેમ છે, તરંગો અમે રાખ્યા કરે એના હાથમાં કશું નહીં. દુકાન પહોંચે દુઃખદ સ્મૃતિ પણ નહીં ને, જેમ સુખદ નહીં એમ દુઃખદ પણ નહીં ને, એનું એ થયું ને. આ તો એવું છે ને કે નસ કે એ તો એ યાદગીરી રહેશે, તેને બંધ કરવા બહુ પ્રયત્ન કરે લોકો, પણ જેમ બંધ કરે તેમ વધારે વધારે યાદ આવે. શું આપણું વિજ્ઞાન છે તો યાદગીરી બંધ કરે. સહજ શું કહેવા માંગે છે? સહજ ભાવે આવે, સહજ ભાવે. હા, સહજ તો કેવી રીતે આવે? આપણે બધું યાદ આવશે કે સહજ થાય? આપણા જ્ઞાન થી સરસ થાય. જાત્રા ગયા બધું ખાવા પીવાનું બધું સરસ નહીં, પણ એટલે મચ્છર કેળા આખો દિવસ ધ્યાન કરે કે મચ્છર બહુ ગયા હતા, મચ્છર બહુ ગયા હતા. નિકાલી દ્વેષ છે, કેવો છે? નિકાલી દ્વેષ છે. એ કઈ નુકસાન કરતા નથી, પણ એટલું તમને લાભ ના થવા દે. વિતરાક તમારા જ્ઞાન ને વાતરતું નથી, જ્ઞાન તો વિતરાગ જ. પણ આ જે આવે છે બધા એ આગળ ના બધા છૂટી ગયેલો નહીં ને. હા, દેખે તો જીત વિચાર દેખે તો વ્યવહાર નીકળી છે. અજ્ઞાન કાઢી નાખે જપા એ કરતા કોઈ પણ અને વિતરાક થઈ ગયા. આપણે કેટલાક વિતરાક થઈ ગયા કે છે યાદ રહેતું નથી, કે છે આ જગત વિસ્મૃત કરવું કૃપા વિજય ની મુશ્કેલી પડતી હતી. હા, જ્ઞાની પુરુષ નો જયારે આવું થાય છે અને તમને અહીંયા જગત ભૂલો છો, થોડો થોડો ફેર પડે છે તમારા સત્સંગ માં. સત્સંગ બહાર થોડો ફેર લે છે. સત્સંગ માં હોય તમે સાથે હો તારે જે સુખ અને આનંદ મળે છે એટલો સુખ અને આનંદ બહાર નથી મળતો. આમ બહાર બધું કલ્પિત છે, દાદા નિર્વિકલ્પ છે. જેને જગત માં જોતો ના જાય એવી વસ્તુ છે. એટલે સુખ ના હતા ત્યાં શું હોય? એમને શું કર્યું રાજકોટ વાળા શું લખ્યું કે તેને દાડા સમવસણ જેવું રહ્યું છે મા બાપ તો ઉઠે છે, નર્સરી છે, પ્રેમ તો જ્ઞાન ની એકલા જ કરે છે, મા બાપ તો નર્સિંગ કરે છે, ચા હાર ઉછેર છે, આમાં બહુ મોટો થાય એટલે ફળ આવે છે તો મારે ખાવાના લાગશે. જ્ઞાની નું કામ કોઈ કોઈ શાસ્ત્ર જ્ઞાની ના સમજી શકે, કોઈ એક રોકે જીવ સ્વચંદ તો પામે અવશ્ય બહુ પામા એમ અનંત છે બાકી હું જીને નિરતો ઘણાને વાતો કરું છું દાદા કે કયા લોકો આવે અને તમને લોકો ઓળખે છે ઘણા, હવે તો લોકો સામાન્ય ભજન જરૂર જ શું બોલું તમને કોઈ કઈ મતભેદ ના પડતો હોય, તમને કોઈ કઈ ચિંતા થતી ના હોય તો પછી લોજ કરજો, ચિંતા થઈ ગયો લોજ ના કરશો, કપાઈ નાખજો. તમે ઈ તો બધા જનરલ વાત છે, બધામાં છે કે જ્યાં મતભેદ પડે ત્યાંથી છોડી દે છે, બીજો જાણે બરોબર છે દાદા, એમાં તો કોઈ સવાલ વાંધો વિરોધ નથી. એવા વિષયનું એ જ્ઞાની સિવાય વર્લ્ડમાં કોઈ જાણી શકે નહીં, એ જ્ઞાની પૂરી વાણી થી બોલી શકાય એવું નથી. એવા વિષય એમાં સમજમાં રહ્યા કરે, એમના જ્ઞાનમાં રહ્યા કરે, બોલી પણ શકાય નહીં એવો એવા નિશ્ચય નો હતો છે. ચોથા ગુણસ્થાન વર્ગી પાંચમા ગુણસ્થાન વર્ગી જીવ હોય તો એને વ્યવહાર નિશ્ચય નો ભેદ સમજ પડતી છે કે નહીં પડે? વ્યવહાર નિશ્ચય ની તો ચોથાથી સમજણ પડે, ચોથાથી સમજણ પડે, ચોથાથી સમજણ પડે, બરોબર છે, સમજ પડે નથી, સમજ પડે પણ ઘેર બેસી મુશ્કેલ, ઘેર બેસી મુશ્કેલ. સમજ પડે કે આવે ઘેર બેસવી મુશ્કેલ છે. આ કારમાં થતું જ નથી ને, આ કારમાં ચોથું વિંધાણું ઉત્પન્ન થતું નથી. વ્યવહાર નીચે ચોથું વિંધાણું તો નિત્યાત્વ ઘસતું જ નથી. નિત્યાત્વ ગાઢ થઈ ગયેલું છે. હા દાદા, ઘસ તો પ્રથમ ગુણ સ્થાન ગાઢ થઈ ગયું છે ને અવગાઢ થઈ ગયું. દાદા એકાવતારી તો થવાના છે, એકાવતારી જીવો તો છેલ્લે સુધી થવાના છે. એટલે તમે કહો કે ઓછા વધતા પ્રમાણમાં જીવો જુદી વાત છે, બાકી બંધિત તો નથી થયું ને, હાવ બંધ તો નથી થઈ ગયું ને. ચોથો ગુણ નથી એકાવતાર છે, એક અવતારી, એક અવતારી જ અત્યારે કાવ છે. આટલે બાકી રહે એટલો જ બાકી રહે. હા પણ દાદા, એટલે એ ચોથા ગુણસ્થાને આજે નથી, આગળ ઉત્પન્ન થશે. તમે કરશો ને બધું, હવે તમે કરશો ને કઈ ઉત્પન્ન થશે. તમે તે નિમિત્ત બીજા જાગશે, બીજા જન્મ લેશે બરોબર છે દાદા. અને પોતે પોતે આ સહેજ જ કઈ વાત, અમારી વાત સાંભળતા એને જ્ઞાન ના આવું, પણ અમારી વાત સાંભળતા એને જ્ઞાન થઈ જાય. એવા મારી જન્મ લે છે, અમારી પાસે શબ્દ ઉકેલ આવે છે એવા જન્મ પામશે. એટલે બધું સરસ ચાલશે. અને ભગવાન મહાવીર જેવો કાળ આવશે, પ્રમાણ પ્રમાણ મહાવીર જેવો કાળ, ભગવાન મહાવીર જેવો કાળ આવશે. કપાલદેવ પૂછ્યું છે કે ભગવાન મહાવીર જેવો કાળ આવે એવું કઈ તમને લાગે છે? કોઈ જવાબ આવતું ભગવાન મહાવીર જેવો કાળ આવે કે અમારાથી આ કરવાનું જ્ઞાની કહેવાય. અને જ્ઞાની ધનિક માર્ગની વાત કરી, હા ધનિક માર્ગમાં જો વ્યવહાર નિશ્ચય જો સમજે તો જ્ઞાની કહેવાય. અને ત્યાગ ના હોય પૂરેપૂરો, જો વ્યવહાર નિશ્ચય સમજી ગયા તો એને ત્યાગ ના હોય. જ્ઞાની ને ત્યાગા ત્યાગ સંભવે નહીં. જ્ઞાની ને ત્યાગા ત્યાગ સંભવે નહીં, તો બરોબર છે. પણ આ જે છઠ્ઠા સાતમા ગુણસ્થાન ના સાધુ એવા નિશ્ચય કેવા જ્ઞાની, કેવા જ્ઞાની નજીક કહેવાય એવા નિશ્ચય ભાલે મત ના પડે કોઈ નહીં. બારમા ધર્મ ગુણસ્થાન વાત કરી, બારમા ગુણસ્થાન. અચ્છા, બારમા ગુણસ્થાના પહોંચ્યા સિવાય એવા નિશ્ચય કોઈ ખોટ પાડી શકે નહીં. શું કહ્યું? અત્યારે જે આ સમજાવવામાં આવી રહ્યું છે કે આત્મા નિત્ય છે, આ એક જ નિશ્ચય વાત છે. આ હમણાં ચંદ્રશેખર વિજયજી જે આવ્યા છે ને, એમણે આ શરૂઆત કરી છે. અને અમે એક પુસ્તક બહાર પાડ્યું છે, એમણે ઘણા 100-150 પુસ્તકો બહાર પાડ્યા છે. ના, એમાં એક વ્યવહાર અને નિશ્ચય બહાર પાડ્યું છે. મેં વાંચ્યું હતું, જ્યારે જોયું હતું એમાં અમે એક વાત લખી છે. અનુભવ પ્રમાણ છે, દાદા એમ કેવાય છે કે જીવને જો લક્ષ બેસે એટલે અનુભવ થાય તો જીવ એક મિનિટ ઉભો ન રહે આ સંસારમાં. એ વાત સાચી છે? ખોટી વાત છે. એની પાછળના એક શબ્દ ને કોઈ બહુ વચન જે બોલે એવું બરોબર સમજી ગયો. વચન વારી વારી બહુ વચન કરી નાખે બરોબર. અને કાંક છે ને, એટલે કોઈ જગ્યાએ અમુક આવું બને એવું માટે એવું ના આવે. પરમાનન્ટ એવું ના કહેવાય. પછી એના વ્યવહારમાં તો જે વિતરાગ ને વિતરાગ મોક્ષે લઈ જાય છે એટલી શ્રદ્ધા દે છે. વ્યવહાર તમે કીધું બરોબર છે દાદા, વિતરાગ મોક્ષે લઈ જાય છે એટલી શ્રદ્ધા દે ને. ત્રણ ચીજ આપણે જે આપણે કહીએ છીએ, દેવ ગુરુ અને ધર્મ, આ ત્રણ ચીજની જો તમને પ્રકારે શ્રદ્ધા બેસે, એમાં દેવ કોને કે અર્યંત દેવ નિગ્રંત ગુરુ, એટલે અર્યંત દેવ એટલે વિતરાગ ને જો કરી એમ જાણે કે આ વિતરાગ જ મુક્તિ લઈ જાય છે. એના બીજા બીજા દેવો નહીં કામ કરે એટલું સમજે ત્યારથી એને સંકિત થઈ ગયા. સંકિત આવ્યું બરોબર છે, વ્યવહાર સંકિત આવ્યું બરોબર. મુકાઈ જાય લઈ જના ઓળખું છું આ બધા દેવોમાં. હા બરોબર છે દાદા, એટલું પેલું સમજે ને તો પછી દેવ ના ધર્મ નું આરાધન કરે, ધર્મ નું આરાધન કરે. પેલો દેવ જડવો જોઈએ, દેવ જડવો જોઈએ બરોબર છે દાદા. આગળ પામતા બધું સાચી વાત. હા પછી દાદા હું નિશ્ચય તો ઠેઠ કઈ ભાષામાં કીધું સમજાણું નહીં મને, કઈ બેઠું નહીં વિચર્યું નહીં કઈ. એમ નહીં, તમારો વ્યવહાર ખરો નહીં. મારે વ્યવહાર કરો, અમારે બે વ્યવહાર ચાલે છે. નિકાલ કરો છો? ના, આપણે તો કઈ કરવાનું ક્યાં રાખ્યું? કરવાનું ક્યાં? નિશ્ચય ના હોય ને? હે, નિશ્ચય ના હોય ને? ના, કઈ છે ને? હે, નિશ્ચય છે ને? એમાં કઈ નિશ્ચય ના પડે. જયારે નિશ્ચય શિયાજી લીધો તમે ભાગ રહ્યો છે, એનું નામ વ્યવહાર કહેવાય. શું કહેવાય? નિશ્ચય શિવાય નો જે ભાગ રહ્યો છે એમનો વ્યવહાર. તમારે જેના આધારે સંસારમાં રહેવું પડ્યું છે, વ્યવહાર ના આધારે સંસારમાં રહેવું પડ્યું છે. ખબર પડે ને? નિશ્ચય પ્રિયતામાં નિશ્ચય છે, અને ના ગમતું હોય તો વ્યવહારમાં રહેવું પડ્યું છે. વાત કરી તો બરોબર છે, પણ કઈ તમે શું મારા પરિવાર કહો તો એ જરાક વાત પરિવાર કરો. નિશ્ચયમાં ઈચ્છા છે, છતાં વ્યવહારમાં રહેવું પડે છે. એ શુદ્ધ વ્યવહાર છે. શું છે? શુદ્ધ વ્યવહાર છે તમારો વ્યવહાર. એ આપણા મહાત્મા નો જે વ્યવહાર છે, શુદ્ધ વ્યવહાર છે. અને આ બહાર જે વ્યવહાર છે, આગ્રહ કરે. અમારો આગ્રહ કડક દેખાય એટલે પોતાનો આગ્રહ ઢીલો કરે, એમનો મિથ્યાત્વ આગ્રહ. આપણી કેરી લઈ આવી, પણ જેને કેરી જોઈ નથી, કેરી જોઈ નથી, તે શું કરે? ઉપર ફળ ઉગાઈ નાખે, પછી પણ ઘર બધું કાઢી નાખે, પછી નહીં ગોટલા આવે તે ફળ મહી પણ ખકડે, એ છે મહી કે છે. કેરી આપણી આવી થઈ ભગવાન ની કેરી ને બધા. જેમ જાયફળ હોય છે ને, જાયફળ એનું ઉપર ખાવાનું હોય છે, એ જામફળ ના જેવું હોય. મેં જાણકાર શું હોય છે, મેં તો લઈને ખાધો, લોક ખાતા તે ખાઈને પછી એને બીજા બધા નાખી દીધા. બરોબર, લઈને ખાતા પછી બીજા નાખી દીધા. પછી એક જણે કહ્યું કે નાખી ના દેવાય, તમે આખું ફળ ખાવા મેં જાવંત્રી નીકળશે કે છે. એટલે ફળ ફળ ખાઈએ ને આખું, તારે બીજા જોડે જાવંત્રી બહાર ચોટી ગયેલી. જાવંત્રી ખાતા નથી આવડતી, શાસ્ત્ર વસ્તુ ત્યારે આવડતી. જાવંત્રી જાય પણ નાખી દીધું, ખાઈ ગયો. અને કેરી ગોટલો રવા દે ને પેલું ખાઈ ફેંકી દે. દાદા એ ગાય ગરમ થોડી મોકરાય હે, એટલા મોકરાય થોડા આગમો પીડ્યા છે. આગમ તો ભગવાન આગમ માં બધી જ ચીજ છે. કપાવડી આગમ માંથી જ લખેલી છે. આ કપાવડી જે બધું લખેલું છે એક એક આગમ ની વાત છે. જો ભગવાન ના આગમ માં કઈ ના હોય તો ભગવાન કપાવડી સીધી કાઢે. ભગવાન નો આગમ ખોઈ ગયો છે વાત સાચી છે, પણ ખોયાનો અર્થ જરૂર નથી. આટલા આગમ માં ઘણો છે અને તે એમને નથી થતું, એમનો દોષ નથી. એમના અંતરાય બહુ ભારે પાડેલા છે, અંતરાય ભારે પડ્યા છે અને પોતે જ અંતરાય પાડેલા છે. એમને જવું હોય એમને જવું હોય અમદાવાદ અને દક્ષિણ માં પ્રયાણ કરે પાટો ખાય નહીં આવે નહીં. અને આખો છે ચાર આરા નો માલ હતો ને તે બધો જે કંડમ રહ્યો ને તે કોર્ટ માં આરામ રહ્યો. તમારા ભાગે કઈ આવ્યો? હું પોતે કંડમ ને તમે કહી શકો તમારી જાત ને મારા થી ના કહેવાય. આરામ આવ્યો નઈ, હું આરામ આવ્યો ને એટલે હું પોતે કંડમ જેથી આરા સુધી પડી ગયો. ના પડી તો તમે એટલા માટે આવ્યા છો કે ઓલા છે ને બધા રખડતા બીજા માર્ગ માં એમ કે છે ભગવાન જાતે અવતાર લે છે. એમાં જાતે અવતાર લે કોઈ લેતો જ માના પેટ માં આવે કોઈ, પણ એમને સમજે ના હોય બિચારા. આવું માને છે બરોબર. જાતે માના પેટ માં કોણ આવે? માના પેટ માં એટલો બધો ત્રાસ છે, એટલો દુઃખ છે. અને આ નહી અસુચિ નો ભાર નથી. ગમે નહી ઓલા ઓલા ઓલી વાત ગમે ને ભગવાન આરે જે ભર્યા થોડો કાળ ગોગની ગઈ જુદી ભેગું ક્યાં જીત્યા. ચોથા આરામ આવ્યા તો લાભ તો થયો કે અક્રમ વિજ્ઞાન પામે. અક્રમ વિજ્ઞાન કરોડ અવતારે જે ના પામે એ અહીં આગળ એક જ અવતાર માં પામે. એનું નામ અક્રમ વિજ્ઞાન. સંપૂર્ણ છુટકારો આપે, સંપૂર્ણ છુટકારો. આ ભૂમાં બેઠો જીવતો છુટકારો આપે. અક્રમ વિજ્ઞાન છે અને તે ફોરેન ના સાયન્ટિસ્ટ હોય માને. શું કહ્યું? ફોરેન ના સાયન્ટિસ્ટ બધા માને. સર્વમાન્ય હોય, અનેકાંત હોય. કેવું? અનેકાંત હોય, સર્વમાન્ય. ચાદવાદ હોય, ચાદવાદ હોય. આવું આવું એકાંતિક ના હોય. પેલા ઉઠીને ચાલે જાય પણ બધું ઉઠીને ચાલે જાય. એક્સેપ્ટ કરવું જોઈએ સામાન ન કેમ કરવું. આ તો ધર્મી સભા ભરાય તેમાં જૈન છે તેમાંના એક પાછા મેમ્બર જાય. જૈન મેમ્બર વાળું છે કે જૈન વસ્તુ છે? ખૂણા બે દેશ ના આપે વિતરાગ નો પોતે લોકો દેશ ના આપે. દેશ ના આપે અમે આપીશું. વર્લ્ડ ની કઈક ખૂની જાગશે. ત્યાં તો લખ્યું છે કે અથડાણું રણ વચમાં આવ્યું અને અમારે હવે આ બધું ઉકેલવું પડ્યું છે. કપાળદેવ ત્યાંથી કપાળદેવ ત્યાં લખ્યું છે કે અમે ઈચ્છા તો ઘણી હતી પણ વચમાં સવરાનું રણ આવ્યું અને બાજી સંકેલવી પડી. નિકાસિત કરવું હતું એટલે, નહીતર અમારા થકી જો જૈન ધર્મનો કોઈ ઉદ્ધાર કરવાનો હોય તો એ અમારા સકી થવાનો છે. તદ્દન નવા સ્વરૂપે ધર્મ જગત આફ્રમ થઈ જશે, એવો નવા સ્વરૂપે ધર્મ જગત આફ્રમ થઈ જશે. અર્ધ મેન્ટલ સ્થિતિ માં જગત જઈ રહી છે. આખું જગત અત્યારે અર્ધ મેન્ટલ સ્થિતિમાં જઈ રહ્યું છે. એનું કારણ શું? હવે અર્ધ મેન્ટલ સ્થિતિ એટલે શું? કે મેન્ટલ હોય તો મેન્ટલ હોસ્પિટલ મૂકીએ, ડાયો હોય તો ઘરમાં ભણ ના થાય. આ તો ના મેન્ટલ હોસ્પિટલ મુકાય ના ઘરમાં સંભળાય, એવું અર્ધ મેન્ટલ હોસ્પિટલ જેવી અત્યારની મનુષ્ય. બધા મહાત્માઓ બકા, મહાત્માઓને તો જ્ઞાન મળી ગયું. મહાત્માઓ પરમાનંદ મૌર્ય છે, એમને આ જ્ઞાન બની ગયું ને એમની પાસે, લેહથી આનંદ મૌર્ય છે. પણ આ જગત ની સ્થિતિ એવી છે, માટે અમે તો અમારી એ છે કે અમે પાણી છાંટ છાંટ કરીએ નિરંતર આખા દિવસ. હિન્દુસ્તાની દેશ અમારો છે એવું અમે માનીએ નહીં, આખી વર્લ્ડ અમારી છે. શું છે? આખી વર્લ્ડ અમારી છે. એમાં ફર્સ્ટ પ્રેફરન્સ મનુષ્યનું, બીજા બધા જીવ અમારા, પણ ફર્સ્ટ પ્રેફરન્સ પણ મનુષ્ય. એટલા કારણ બીજા જીવો તો આશ્રિત છે. શું છે? બરોબર. બીજા જીવ માત્ર મનુષ્ય હોય, બીજા બધા આશ્રિત છે. મનુષ્ય એટલા જ નિરાશ્રિત છે. શું છે? મનુષ્ય એટલા જ નિરાશ્રિત છે, જેનો કોઈનો આશરો જ નથી. હવે શું થશે મારું, હવે શું થશે, શું થશે, પણ હવે દર કાલમ પછી બધું દવા લાગુ પડવી જોઈએ ને. આ જાનવરો ને કોઈ દવાખાનું નથી, કોર્ટ નથી, વકીલો નથી, કેવો સુંદર વ્યવહાર ચલાવે છે. અને આ નિરાશ્રિત લોકોને આટલા દવાખાનો, આટલી કોર્ટો, આટલા આટલા ડોક્ટરો, આટલા બધા કેસો માત્ર, કેટલા બધા વાળ વાળતા હાલતા રહે, કેટલા બધા. તો આ નિરાશ્રિત લોકોને ઘણી વાર સમજી દઉં કેટલી મુશ્કેલીમાં મૂકવી શકતા. માટે હું કહું છું આ બધાને કે તૈયાર થાવ, તૈયાર થાવ, તૈયાર થાવ, જગત ની સેવા કાર્ય કરવા માટે તૈયાર થઈ જાવ. બધા શું કહે? જગત ની સેવા કરવા માટે તૈયાર. હા, આપડા મહાત્મા કેવી સેવા કરે છે? તમે ગયેલા કોઈ વખત કે આપડા સંઘમાં કોઈ દાડો જવા શું કહ્યું છે? મહાત્મા સેવા કેવી કરે છે? કેવી સેવા જગત ની કરીએ છીએ? વાક્ય મને યાદ છે, લલ્લુજી મહારાજ બોલ્યા હતા. લલ્લુજી મહારાજ બોલેલા એક ઠેકાણે કે આપ કપાળુદેવ ના ભક્ત છો તો અમે આપના દાસ ના દાસ છીએ. ઈ આ સાધાર્મિક સેવા જેને કહેવામાં આવે ઈ દરેક ધર્મે સ્વીકારેલી છે. તમે અમને નિર્બેન ઘણી વખત કહે છે અને નિર્બેન પાસે સાંભળ્યું છે કે મહાત્માની સેવા કરવાનો મને લાભ ક્યારે મળશે? અને ઘણી વખત બોલે મહાત્માની સેવા કરવાની એટલે શું? આ મહાત્મા એ મનુષ્યો નથી, દેખાવામાં મનુષ્યો છે. શું છે? દેખાવામાં મનુષ્યો છે, પણ એ શું છે? બહુ ઊંચી સ્થિતિ છે. દેવ લોકો તો એને હિસાબમાં ના ગણાય. બરોબર, ભાઈ સમજણ નથી એટલો જ છે, બાકી સમજણ પડાવી દીધો છે તેથી અમે ચડી બેસી એવું છે. મોક્ષ જ રહી રહી તારા એમાં ભેર રહી થોડોક ભેર રહ્યો છે તમારામાં ને અમારામાં, કે તમે જાણો છો મૂળ ને અમને હજી મૂળ જણાવવું નથી. તમે અમે થોડુંક જાણીએ છીએ, સુખ શાંતિ છે એમાં, નાની ચેન છે, અંદર ખૂબ જ આનંદ છે એ વાત નિર્વિવાદ, પણ અમે ક્યાં ઉભા છીએ એનો તાગ હજી અમને મળતો નથી, નિર્વિવાદ વાત છે. એટલે એ તાગ જેથી મળી જાય ને તેથી તમે દાદા તમને આમ જ પકડી લે એવું છે. કારણ કે પોતાની પાસે હીરો છે અનંત ગાળ્યા સાંભળ્યું છે એમ તો કઉ છું, નહી તાર મળે ત્યાંથી આ શાંતિ મળી છે. મેં તો એનો અનુભવ દાદા કર્યો છે, મેં નિરુબેન એક વાત વાત શરૂઆતમાં કરી હતી આ બધી કે મને એનો અનુભવ થયો છે અને હકીકત એમ તકલીફ નથી આવતી એમ નહી. પણ હું ચોક્કસ એક કહી શકું કે આ તો ધ્યાનમાં હોતા નથી, ચોક્કસ તકલીફો આવે છે, અંદર કેટલા ખોટા વિચારો આવે છે, સાચા વિચારો આવે છે. આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી આ તો ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ જ થઈ જાય. આ નિર્વિવાદ વાત છે, એમાં કોક વખત ભૂલો તકલીફ આવે છે પણ બે મિનિટ રહે પાછું ધીમી મેળા જતું રહે. જે ક્રમિક માર્ગમાં જ્ઞાનીઓને પણ રૌદ્ર ધ્યાન અંશ રૌદ્ર ધ્યાન ને અર્થ અંશ આર્ધ ધ્યાન હોય છે એ ગમિક માર્ગમાં એટલું હોય છે અહીં એમને નીકળી રહી નથી. બરોબર છે, કઈ શ્રેણીમાં બેઠા છે એ હું જાણું છું, એની કિંમત શું છે હું જાણું છું, પણ બાળકના હાથમાં રતન જાય છે. બાળક હોય ને બાયડા કરી દો ને દાદા આવ્યું ને જગત બધું વિસ્મત રહેશે તો મારું છે તે આ પેલા બુદ્ધિ કરતા જીવન નહીં થઈ જાય ને કે છે વિસ્મત થવું એટલે ભગવાન થઈ ગયા. જગત વિસ્મત કોને રે? ભગવાન. ભગવાન ને બરોબર. અમને કયો વાર છે તે યાદ નથી રહેતો, કઈ તારીખ છે કોને ઘેર બેઠા છીએ અમને યાદ ના થાય. તમે જણ સંતા ગુજ બેઠા છીએ તમે એવું કશું પણ તે વિસ્મત જગત રહેશે તો પણ એની કિંમત સમજાય નહીં તારી કે પછી આમ ગુમારી કે એને તો બધું બહુ યાદ છે, એને તો દુકાન યાદ નથી રહેતી. જેમાં રુચિ ના હોય ને તે યાદ ના રહે. બીજા રુચિ છે બીજા યાદ રહેશે. તમને તો રાગ ને દ્વેષ ના અધીન મેમરી છે. આ જગત આખું મેમરી રાગ દ્વેષ ના અધીન છે. જેના રાગ દ્વેષ છે તેને મેમરી હોય નહીં. શું કહ્યું? કૃપા મેમરી બહુ મેમરી. એમને રાગ હતો શાસ્ત્રો ની અંદર, શાસ્ત્રો ની મેમરી હતી. શું કહ્યું? મૂળ સ્વરૂપે જ રહીએ છીએ. આ વાણી તો ટેપ રેકોર્ડ છે, વાણી ટેપ રેકોર્ડ છે. અમે એના માલિક થયા નથી, પગડવા દેહ ના માલિક થયા નથી, એક ક્ષણ વાણી ના માલિક નથી થયા. આવું વાણી અમારામાંથી નીકળે એવું કરો.